શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 27મો અધ્યાય ક્રિયાયોગનું વર્ણન ઉદ્ધવજીએ પૂછ્યું. ભક્ત વત્સલ શ્રી કૃષ્ણ, જે ક્રિયાયોગનો આશ્રય લઈને જે ભક્તો જે રીતે જે ઉદ્દેશ્યથી આપનું પૂજન અર્ચન કરે છે, આપ આપની આરાધના રૂપ તે ક્રિયાયોગનું વર્ણન કરવાની કૃપા કરો. દેવર્ષિ નારદ, ભગવાન વ્યાસ, નારાયણ, આચાર્ય બૃહસ્પતિ વગેરે મોટા મોટા ઋષિમુનિઓ એ વાત વારંવાર કહે છે કે ક્રિયાયોગ દ્વારા આપની આરાધના જ મનુષ્યના પરમ કલ્યાણનું સાધન છે. આ ક્રિયાયોગ સર્વપ્રથમ આપના મુખારવિંદથી જ પ્રગટ થયો છે. આપની પાસેથી જાણીને બ્રહ્માજીએ તેમના પુત્રો એવા ભૃગુ વગેરે મહર્ષિઓને અને શંકર ભગવાને તેમના અર્ધાંગીની ભગવતી પાર્વતીજીને ઉપદેશ્યો હતો. હે મર્યાદા રક્ષક પ્રભુ, આ ક્રિયાયોગ બ્રાહ્મણ ક્ષત્રિય વગેરે વર્ણો અને બ્રહ્મચારી ગૃહસ્થ આદિ આશ્રમો માટે પણ બહુ કલ્યાણકારી છે. હું તો એવું સમજું છું કે સ્ત્રી શુદ્રાદિ માટે પણ આ સૌથી શ્રેષ્ઠ સાધન પદ્ધતિ છે. હે કમળનયન શ્યામ સુંદર, આપ શંકર આદિ જગદીશ્વરોના પણ ઈશ્વર છો અને હું આપના ચરણોનો પ્રેમી ભક્ત છું. કૃપા કરી આપ મને આ કર્મ બંધનથી મુક્ત કરનારી વિધિ બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, ઉદ્ધવજી, કર્મકાંડનો એટલો વિસ્તાર છે કે તેની કોઈ સીમા નથી, તેથી તેનું હું સંક્ષિપ્તમાં જ ક્રમશઃ વિધિપૂર્વક વર્ણન કરું છું. મારી પૂજાના ત્રણ પ્રકાર છે, વૈદિક, તાંત્રિક અને મિશ્ર. આ ત્રણમાંથી મારા ભક્તોએ જે પદ્ધતિ અનુકૂળ લાગે તે પદ્ધતિથી મારી આરાધના કરવી જોઈએ. પ્રથમ, પોતાના અધિકાર પ્રમાણે શાસ્ત્રોક્ત વિધિથી યથાસમય યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા સંસ્કૃત બનીને દ્વિજત્વ પ્રાપ્ત કરવું. પછી શ્રદ્ધા અને ભક્તિ સાથે તેણે કઈ રીતે મારી પૂજા કરવી તે વિધિ તમે સાંભળો. ભક્તિપૂર્વક નિષ્કપટ ભાવે પોતાના પિતા અને ગુરુ સ્વરૂપ મુજ પરમાત્માની પૂજા સામગ્રી દ્વારા મૂર્તિ, પૃથ્વી, અગ્નિ, સૂર્ય, જળ, હૃદય અથવા બ્રાહ્મણ કોઈમાં પણ મારી પૂજા કરવી. ઉપાસકે પ્રાતઃકાળે દાંત સાફ કરી શરીર શુદ્ધિ માટે વૈદિક અને તાંત્રિક બંને પ્રકારના મંત્રોથી શુદ્ધ માટી વગેરે લઈ સ્નાન કરવું. ત્યારબાદ વેદોક્ત સંધ્યા વંદનાદિ નિત્ય કર્મો કરીને મારી આરાધનાનો દ્રઢ સંકલ્પ કરીને વૈદિક અને તાંત્રિક વિધિઓથી કર્મબંધનોથી છોડાવનારી મારી પૂજા કરવી. મારી મૂર્તિઓ 8 પ્રકારની છે, પથ્થરની, કાષ્ટની, ધાતુની, માટી અને ચંદનની, ચિત્રવાળી, રેતીની, માનસિક અને મણિઓની, સ્થિર અને ચલના ભેદથી એક મૂર્તિ તો મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલી હોય છે અને બીજી રથયાત્રા વગેરે માટે હોય છે. આમ 2 પ્રકારની મૂર્તિઓ ભગવાનના મંદિરમાં હોય છે. ઉદ્ધવજી, અચળ પ્રતિમાના પૂજનમાં દરરોજ આવાહન વિસર્જન ન કરવું જોઈએ. ચલ પ્રતિમામાં 2 વિકલ્પ છે, આવાહન વિસર્જન કરી પણ શકાય અને ન પણ કરી શકાય. પરંતુ રેતીની પ્રતિમામાં તો આવાહન અને વિસર્જન પ્રતિદિન કરવું જ જોઈએ. માટી અને ચંદનની તથા ચિત્રવાળી પ્રતિમાઓને સ્નાન ન કરાવવું, માત્ર માર્જન કરવું, બાકી બધી મૂર્તિઓને સ્નાન કરાવવું. ઉત્તમ પદાર્થોથી મારી પ્રતિમાની પૂજા કરવી, પરંતુ નિષ્કામ ભક્તો જે પણ ઉપલબ્ધ સામગ્રી હોય તેનાથી મારી પૂજા કરે અથવા હૃદયમાં મારું ધ્યાન કરીને માનસિક પૂજા પણ કરી શકે છે. ઉદ્ધવજી, સ્નાન, વસ્ત્ર, આભૂષણ વગેરે તો પથ્થરની અથવા ધાતુની મૂર્તિ માટે જ ઉપયોગી છે. રેતીની મૂર્તિ અથવા માટીની વેદીમાં પૂજા કરવી હોય તો તેમાં મંત્રો દ્વારા અંગ અને તેમના પ્રધાન દેવતાઓની સ્થાપના કરીને પૂજા કરવી જોઈએ. તથા અગ્નિમાં પૂજા કરવી હોય તો ઘૃત મિશ્રિત હવન સામગ્રીથી આહુતિ આપવી જોઈએ. સૂર્યને પ્રતિક માનીને કરવામાં આવતી ઉપાસનામાં મુખ્ય રૂપે અર્ધદાન તથા ઉપસ્થાનની જ વિધિ છે અને જળના તર્પણ આદિથી મારી ઉપાસના કરવી જોઈએ. જ્યારે મને કોઈ ભક્ત હૃદયના ભાવથી જળ પણ ચડાવે છે ત્યારે હું તે જળનો પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું. જો કોઈ અભક્ત મને ઘણી બધી સામગ્રી અર્પણ કરે તો પણ હું તેનાથી સંતુષ્ટ થતો નથી. પરંતુ જ્યારે મારો ભક્ત મને શ્રદ્ધા ભક્તિથી માત્ર જળ અર્પણ કરે છે તો તેનાથી હું પ્રસન્ન થાઉં છું. પછી પુષ્પ, ધૂપ, દીપ અને નિવેદ્ય વગેરે સામગ્રી દ્વારા મારી પૂજા કરે તો તેના માટે તો કહેવું જ શું. ઉપાસકે પહેલા પૂજાની સામગ્રી એકઠી કરવી, ત્યાર પછી પૂર્વ દિશા તરફ અગ્રભાગ હોય તેવું દર્ભાસન બિછાવવું, ત્યાર પછી ઉપાસકે પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને પવિત્ર થઈ તે આસન પર બેસવું. જો પ્રતિમા અચલ હોય તો તે પ્રતિમાની સામે જ બેસવું જોઈએ. ત્યાર પછી પૂજા કાર્યનો આરંભ કરવો. પ્રથમ વિધિપૂર્વક અંગન્યાસ અને કરણન્યાસ કરવા, ત્યાર પછી મૂર્તિમાં મંત્રન્યાસ કરવો અને પ્રતિમાની સામેથી પહેલાની મૂકેલી સામગ્રી હટાવીને પ્રતિમાને સાફ કરવી, ત્યાર પછી જળથી ભરેલા કળશની અને પ્રોક્ષણ માટેના જળપાત્રની ગંધ પુષ્પાદિથી પૂજા કરવી, પ્રોક્ષણ પાત્રના જળથી પૂજા સામગ્રીનું અને પોતાના શરીરનું પ્રોક્ષણ કરવું, ત્યાર પછી પાદ્ય, અર્ધ્ય અને આચમન માટે ત્રણ પાત્રોમાં કળશમાંથી જળ ભરી રાખવું અને તેમાં પૂજાવિધિ પ્રમાણે તેમાં દ્રવ્યો પધરાવવા. પાદ્ય પાત્રમાં દુર્વા, સામો, કમળ, ચંદન, તુલસીપત્ર વગેરે, અર્ધપાત્રમાં ગંધ, પુષ્પ, અક્ષત, જવ, દર્ભ, તલ, સરસવ અને દુર્વા તથા આચમન પાત્રમાં જાયફળ, લવિંગ વગેરે પધરાવવા. આ પછી પૂજા કરનારે આ ત્રણેય પાત્રોને ક્રમશઃ હૃદય મંત્ર, શિરોમંત્ર અને શિખા મંત્રથી અભિમંત્રિત કરીને છેવટે ગાયત્રી મંત્રથી અભિમંત્રિત કરવા. આ પછી પ્રાણાયામ દ્વારા પ્રાણવાયુ અને ભાવનાઓ દ્વારા શરીરસ્થ અગ્નિના શુદ્ધ થઈ જવાથી હૃદય કમળમાં પરમ સૂક્ષ્મ અને શ્રેષ્ઠ દીપ શિખા જેવી મારી જીવકલાનું ધ્યાન કરવું. મોટા મોટા સિદ્ધ ઋષિ મુનિઓ ઓમકારના અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદ આ પાંચ કળાઓના અંતમાં તે જ દિવ્ય જીવકલાનું ધ્યાન કરે છે. ભગવાનનો તેજોમય અંશ મારા હૃદયમાં છે. જીવ જેની કલા છે એવું આ દિવ્ય સ્વરૂપ હૃદયમાં બિરાજે ત્યારે આ સ્વરૂપની માનસોપચારથી પૂજા કરવી જોઈએ. ત્યાર પછી તન્મય થઈને મારું આહવાન કરવું અને પ્રતિમા વગેરેમાં સ્થાપના કરવી, પછી મંત્રોથી અંગન્યાસ કરીને તેમાં મારી પૂજા કરવી. ઉદ્ધવજી, મને આપવામાં આવતા આસનમાં ધર્મ વગેરે ગુણો અને વિમલા વગેરે શક્તિઓની ભાવના કરવી, અર્થાત આસનના ચારે ખૂણા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય રૂપ ચાર ચરણ છે. અધર્મ, અજ્ઞાન, અવૈરાગ્ય અને અનૈશ્વર્ય આ ચાર દિશાના ચાર દંડાઓ છે. સત્વ, રજ અને તમરૂપી ત્રણ ગુણોના ત્રણ પાટિયાથી બનેલી પીઠિકા છે. તેના પર વિમલા, ઉત્કર્ષણી, જ્ઞાના, ક્રિયા, યોગા, પ્રહવી, સત્યા, ઈશાના અને અનુગ્રહા આ નવ શક્તિઓ વિરાજમાન છે. આ આસન પર એક અષ્ટદળ કમળ છે, તેની કુંપણો અત્યંત પ્રકાશમાન છે. કમળ કેસરોની પિત્તવર્ણી કાંતિ તો અનોખી જ લાગે છે. આ પ્રમાણે આસનની ભાવના કર્યા પછી પાદ્ય, આચમન અને અર્ધ વગેરે ઉપચારો પ્રસ્તુત કરવા, ત્યાર પછી ભોગ અને મોક્ષની સિદ્ધિ માટે વૈદિક અને તાંત્રિક વિધિથી મારી પૂજા કરવી. सुदर्शन चक्र, पांचजन्य शंख, कौमुद की गदा, खड़ग, बाण, धनुष्य, हल, मुसल, आ आठ आयुधोनी पूजा आठ दिशाओं में करवी अने कौस्तुभ मणि, वैजयंती माला तथा श्रीवत चिन्हनी वृक्ष स्थल पर यथास्थाने पूजा करवी। नंद, सुनंद, प्रचंड, चंड, महाबल, बल, कुमुद अने कुमुदेक्षण आठ पार्षदोनी आठ दिशाओं में गरुड़नी सामे दुर्गा, विनायक, व्यास अने विश्वक्सेननी चारे खूणामां स्थापना करीने पूजा करवी। देवना डाबा भागे गुरुनु स्थापन करवू, पछी पूर्वादि दिशाओना क्रमानुसार इंद्र, अग्नि, यम, नैऋत्य, वरुण, वायु, कुबेर, ईशान नामना आठ दिक्पालोनी स्थापना करी प्रोक्षण, अर्धदान वगैरे क्रमथी पूजा करवी। प्रिय उद्धव, जो शक्ति हो तो दररोज चंदन, खस, कपूर, केसर वगैरह सुगंधित पदार्थों थी सुवासित जल थी मने स्नान करावू अने ते वखते स्वर्ण धर्म परिवेदनम ए नामनो स्वर्ण धर्मानु वाक जितम ते पुंडरीकाक्ष वगैरह महापुरुष विद्या सहस्त्र शीर्षा पुरुष वगैरह पुरुष सूक्त इंद्रम नरो नेम धीता हवंत वगैरह मंत्रुक्त राजनादि सामवेदना सूक्तों थी अभिषेक करो। वस्त्र यज्ञोपवीता आभूषण तुलसी पत्र पुष्पमाला गंधन चंदनादि प्रेमपूर्वक मारो श्रृंगार करो। उपासके श्रद्धापूर्वक मने पाद्य आचमन चंदन पुष्प अक्षत धूप दीप वगैरह सामग्रियों समर्पित करवी। जो शक्य हो तो गोल, खीर, घी, मालपुआ, पौवा, लाडू, शीरो, दही और दाल वगैरह विविध व्यंजनों नैवेद्य अर्पण करूँ। भगवान ना श्री विग्रह ने सुगंधी द्रव्यों पीठी लगावी ने पंचामृत वगैरह थी स्नान कराव। सुगंधित पदार्थों लेप करव, दर्पण देखाड़व, भोग धराव और अनुकूलता प्रमाण अथवा खास पर्व अवसर पर नृत्य, गीत, भजन आदि साथ भगवान नाम संकीर्तन वगैरह पण करवा। भगवान नाम संकीर्तन वगैरह पण करवा। उद्धव जी, पूजा विधि पूरी थया पछी शास्त्रोक्त विधि थी कुंड बनावो। यज्ञ वेदी बे प्रकारनी होय छे, भूमि में खाडो करी अने भूमि ना उपरना भाग में त्रण मेखलाओ करवी। बीजा प्रकार में खाडो न करता जमीन ऊपर पण मेखला युक्त कुंड करी शकाय। ते कुंड में अग्नि प्रज्वलित करीने चारे बाजू हाथ थी पाणी छाटी परिसमूहन करवू। वेदीनी चारे बाजू परिस्तरण करवू, अर्थात चारे बाजू वीस वीस दर्भ बिछावीने मंत्रोच्चार साथे तेना पर जल छाटवू। आ विधि ने कर्मकांड में कुशकुंडिका कहेवामां आवे छे। त्यार पछी विधिपूर्वक अन्वाधाननो संकल्प करवो। आवाहित अग्नि में अमुक अमुक देवताओं माटे समिधाओ तथा अन्य द्रव्य द्वारा शास्त्र में बतावेली संख्या प्रमाणे होम करवानी क्रिया ने अन्वाधान कहेवाय छे। आ प्रमाणे समिधाओ अग्नि में पधरावीने प्रोक्षणी पात्रना जलथी प्रोक्षण करवू। त्यार पछी अग्नि देवता रूपे भगवाननु आ प्रमाणे ध्यान करवू। हे भगवान, आप तपावेला सोना जेवी कांति वाला छो। आपे चारे भुजाओमां शंख, चक्र, गदा अने पद्म धारण करेला कर्या छे। आप शांत स्वरूप छो अने आपे कमळना कोमळ तंतु केसर जेवू पित्त वर्णनु पीतांबर धारण कर्युं छे। श्री मस्तक पर कांतिमय मुगट, श्री हस्त में चढ़कता कंकल, कटी प्रदेश में मेखला, हाथ में दिव्य बाजूबंद, वृक्ष स्थल पर श्रीवत्स चिन्ह छे, गला में कौस्तुभ मणि शोभी रही छे, अने घूटण सुधी वनमाला शोभी रही छे। अग्नि में मारा स्वरूप नु ध्यान करीने पूजा करवी जोईए। त्यार पछी सुकी समिधाओ ने घी में बोली ने आहुति आपी। ते पछी आज भाग हविष्य ने घी में बोली આઘાર નામની બે આહુતિઓ અપાવી આપવી, શેષ દ્રવ્ય ઘીમાં બોળીને આહુતિ આપવી, ત્યાર પછી પોતાના ઈષ્ટ મંત્રથી અથવા ઓમ નમો નારાયણાય એ અષ્ટાક્ષર મંત્રથી તથા પુરુષ સૂક્તના 16 મંત્રોથી હવન કરવો. બુદ્ધિમાન પુરુષે ધર્મ વગેરે દેવતાઓ માટે પણ વિધિ પ્રમાણે મંત્રોથી હવન કરવું અને શિષ્ટકૃત આહુતિ પણ આપવી. આ પ્રમાણે અગ્નિમાં અંતર્યામી રૂપે સ્થિત ભગવાનની પૂજા કરવી, તેમને નમસ્કાર કરવા અને નંદ સુનંદ વગેરે પાર્ષદોને 8 દિશાઓમાં હવન કાર્યના અંગરૂપે બલિ આપવું, ત્યાર પછી ભગવાનની પ્રતિમા સામે બેસીને પરબ્રહ્મ સ્વરૂપ ભગવાન નારાયણનું સ્મરણ કરી ભગવત સ્વરૂપ મૂળ મંત્ર ઓમ નમો નારાયણનો જપ કરવો. ત્યાર પછી ભગવાનને આચમન કરાવી અને તેમનો પ્રસાદ વિશ્વકસેન નામના પાર્ષદને આપવો અને પછી ભગવાનને સુગંધિત પાન મુખવાસ અર્પણ કરી પુષ્પાંજલિ આપવી. મારી લીલાઓનું ગાન કરવું, વર્ણન કરવું અને મારી જ લીલાઓનો અભિનય કરવો, આ બધું કરતા કરતા પ્રેમથી નાચવું, મારી લીલા કથાઓ પોતે સાંભળવી અને બીજાને સંભળાવવી, થોડા સમય માટે સંસાર અને તેની ઝંઝટને ભૂલીને મારામાં તન્મય થઈ જવું, પ્રાચીન ઋષિઓ દ્વારા અથવા પ્રાકૃત ભક્તો દ્વારા બનાવેલા નાના મોટા સ્તોત્રો ભજનોથી મારી સ્તુતિ પ્રાર્થના કરવી કે હે ભગવાન, આપ મારા પર પ્રસન્ન થાઓ, મને આપની કૃપા વૃષ્ટિથી ભીંજવી દો, ત્યાર પછી દંડવત પ્રણામ કરવા, ઉપાસકે તેનું મસ્તક મારા ચરણોમાં મૂકીને બંને હાથથી, ડાબા હાથથી ડાબો ચરણ અને જમણા હાથથી જમણો ચરણ પકડીને કહેવું, ભગવાન, આ સંસાર સાગરમાં હું ડૂબી રહ્યો છું, મૃત્યુરૂપી ગ્રાહ એટલે મગર મારો પીછો કરી રહ્યો છે, હું તેનાથી ભયભીત થઈને આપના શરણમાં આવ્યો છું, હે પ્રભુ, આપ મારી રક્ષા કરો. આ પ્રમાણે સ્તુતિ કરીને મને અર્પણ કરેલી માળા આદર સાથે પોતાના મસ્તક પર મૂકવી, તેનો મારો પ્રસાદ સમજવો, જો વિસર્જન કરવું હોય તો એવી ભાવના કરવી જોઈએ કે પ્રતિમામાં જીવકલા ભગવત વિગ્રહનું ધ્યાન કરતા તેમાં સ્થાપિત કરેલી જ્યોતિમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળીને મારા હૃદયમાં રહેલી જ્યોતમાં લીન થઈ ગઈ છે. બસ આજ પ્રભુ કાર્યનું વિસર્જન છે. ઉદ્ધવજી, પ્રતિમા વગેરેમાં જ્યાં જ્યારે શ્રદ્ધા થાય ત્યાં ત્યારે મારી પૂજા કરવી જોઈએ, કેમ કે હું સર્વાત્મા છું અને સઘળા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું. ઉદ્ધવજી, જે મનુષ્ય આ પ્રમાણે વૈદિક તાંત્રિક ક્રિયાયોગ દ્વારા મારી પૂજા કરે છે ત્યાં લોક અને પરલોકમાં મારી પાસેથી અભિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. જો સામર્થ્ય હોય તો ઉપાસકે સુંદર અને સુદૃઢ મંદિર નિર્માણ કરાવવું અને તેમાં મારી પ્રતિમા સ્થાપિત કરવી, સુંદર સુંદર પુષ્પોનો બગીચો બનાવવું અને નિત્ય પૂજા પર્વ પૂજા અને મોટા મોટા ઉત્સવોનું આયોજન કરવું, પર્વોના પ્રસંગે ઉત્સવ અને દૈનિક પૂજા કાર્ય નિરંતર ચાલતા રહે તે માટે જે મનુષ્ય પોતાના ખેતર દુકાન શહેર કે ગામ અર્પણ કરી દે છે તેને મારા જેવા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. મારી મૂર્તિની પ્રતિષ્ઠા કરવાથી પૃથ્વીનું ચક્રવર્તી રાજ્ય, મંદિરના નિર્માણથી ત્રિલોકનું રાજ્ય, પૂજા વગેરેની વ્યવસ્થા કરવાથી બ્રહ્મલોક અને આ ત્રણેય કાર્યો માટે ન્યોછાવર કરવાથી મારા જ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. જે નિષ્કામ ભાવે મારી પૂજા કરે છે તેને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે અને તે નિષ્કામ ભક્તિથી સ્વયં મને પ્રાપ્ત કરી લે છે. જે વ્યક્તિ પોતે આપેલા અથવા બીજાએ આપેલા ભગવાન અને બ્રાહ્મણો માટેના દાન નિર્વાહને આંચકી લે છે તે કરોડો વર્ષો સુધી વિષ્ઠાનો કીડો બને છે. ઉદ્ધવ, દાન આપનાર, દાન કરવામાં પ્રેરણા આપનાર, આપેલા દાનનું અનુમોદન કરનારને દાન આપનારના જેવું જ ફળ પ્રાપ્ત થાય છે. જેટલું વધારે સારા કામમાં પ્રદાન, એટલું વધારે ફળ મળે છે, એમાં શંકા નથી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસાયામ સંહિતાયામ એકાદશ સ્કંધે સપ્તવિંશયો અધ્યાય 11મા સ્કંધ અંતર્ગત 27મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.